श्री पद्म पुराण पातालखंड अध्याय 50 भगवान श्री कृष्ण नु ध्यान। ऋषि बोलिया, महाप्राज्ञ सुत जी, तमारू हृदय अत्यंत करुणापूर्ण छे। तमे कृपा करीने ज पापनाशक वैशाख महात्म्य नु वर्णन कर्यु छे। हवे अत्यारे अमने भक्तजनोना प्रिय परमात्मा श्री कृष्ण नु ध्यान सांभळवानी इच्छा छे, જે ભવસાગરથી તારનારું છે। સુતજી કહે છે, મુનિયો, વૃંદાન વિહારી જગત આત્મા શ્રી કૃષ્ણ, કે જે ગાયો, ગોવાળો અને ગોપીઓનો પ્રાણ છે, તેમના ધ્યાનનું વર્ણન તમે બધા સાંભળો। દ્વિજવરો, એકવાર મહર્ષિ ગૌતમે દેવર્ષિ નારદજીને આ વાત પૂછી હતી। નારદજીએ તેમને જે પાપનાશક ધ્યાનનું વર્ણન કરી સંભળાવ્યું તે હું તમને કહું છું। નારદજી કહે છે, સુમન પ્રકર શોર ભોદ ગલિત માધવિક કાલુ લસ લલસ તશુ સાખિન વપલ્લવ પ્રકર નમ્ર શોભાયુત્તમમ પ્રફુલ્લ નવ મંજરી લલિત વલ્લરી વેષ્ટિતમ સ્મરેત સતતમ શિવમ સિતમતિહી સુવૃંદાવનમ। ધ્યાન કરનાર મનુષ્ય સદા શુદ્ધ ચિત્તે શુદ્ધ ચિત્ત થઈને પહેલા તે પરમ કલ્યાણમય સુંદર વૃંદાવનનું ચિંતન કરવું જોઈએ। જે પુષ્પ સમુદાય મનોહર સુગંધ અને વહી રહેલા મકરંદ વગેરેથી સુશોભિત સુંદર સુંદર વૃક્ષોના નૂતન પલ્લવોથી ઝૂકીને શોભી રહ્યું છે, તથા ખીલેલી નવ મંજરીઓ અને સુંદર લતાઓથી આવૃત છે। પ્રવાલન પલ્લવમ મક મરકત છંદમ મોક્તિક પ્રભા પ્રકર કોરકમ કમલ રાગના ના ફલમ સ્થવિષ્ઠ મખિલ ઋતુંભિ સતત સેવિતમ કામદમ તદંતરપી કૃપકાંગ ધ્રિપ પમુદ્ધ ચિંતમ ચિંતયેત। તે વનની અંદર પણ એક કલ્પ વૃક્ષનું ચિંતન કરો, જે બહુ વિસ્તૃત અને ઊંચું છે, જેની નવી નવી કુંપણો પ્રવાલ જેવી લાલ છે, પાંદડા મરકતમણી જેવા નીલા રંગોના છે, કળીઓ મોતીની પ્રભા પુંજ જેવી શોભી રહી છે, અને વિવિધ પ્રકારના ફળ પદ્મરાગ મણી જેવા લાગે છે। બધી ઋતુઓ સદા તે વૃક્ષની સેવા કરે છે, તે સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે। સુહેમ શિખરા ચલે ઉદિત ભાનુ વદ ભરાશુરા મધો અશ્ય કનક સ્થલિમ મૃત શિખરા સારિણ પ્રદીપ્તમ મણિ કુટ્ટિમામ કુસુમ રેણુ પુંજજો જ્વલામા સ્મરેત પુનર તંદ્રિતો વિગત ષટ તરંગા બુદ્ધ। પછી આળસ છોડીને વિદ્વાન પુરુષ ધારાવાહિક રૂપે અમૃતની બુંદો વરસાવનારા તે કલ્પવૃક્ષની નીચે સુવર્ણમય વેદીની ભાવના કરે, જે મેરુ પર્વત પર ઉગેલા સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી છે, જેની સપાટી ઝગમગતા મણીઓથી બનેલી છે, જે ફૂલોના પરાગ પુંજથી થોડી ધવલ એટલે સફેદ રંગની થઈ ગઈ છે, તથા જ્યાં ભૂખ તરસ શોક મોહ અને જરા મૃત્યુ આ છ વિકારોનું અસ્તિત્વ નથી। તદ તન્ન કુટ્ટિમ નિવિષ્ટમ હિષ્ટિ યોગ પીઠે અષ્ટપત્ર મરુણમ કમલમ વિચિંત્ય ઉદ્યદી ધરો ચન સરોચિર મુષ્ય મધ્યે સંચિત્તયેત સુખ નિવિષ્ટ મથો મુકુંદમ। તે રત્નમય સપાટી પર રાખેલ એક વિશાળ પીઠની ઉપર લાલ રંગના અષ્ટદળ કમળનું ચિંતન કરીને તેના મધ્ય ભાગમાં સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, જે પોતાની દિવ્ય પ્રભાથી ઉદય થતા સૂર્ય જેવા દિદીપ્યમાન થઈ રહ્યા છે। સુત્રામ હેતિ દલિતાજ દલિતાંગ જન મેઘ પુંજ પ્રત્યગ્ર નીલજ લજ જન્મ સમાન ભાષમ સુસિંગંધે સુસિંગંધ નીલઘન કુંચિત કેશ જાલમ રાજન્મ નોગ્નાશિતિ કંઠ શિખંડ મુચુંડમ. ભગવાનના શ્રી વગેરેની આભા ઇન્દ્રના વજ્રથી વિદીર્ણ થયેલા કજ્જલ ગીરી મેઘોની ઘટા તથા નૂતન નીલ કમલ જેવી શ્યામ રંગની છે. શ્યામ મેઘ જેવા કાળા કાળા વાંકુડિયા કેશ કલાપ બહુ સુવાળા છે તથા તેમના મસ્તક પર મનોહર મોર પંખનો મુગટ શોભી રહ્યો છે. અરોલંબ લાલિત સુરુદ્રુમ સુનુ સંપ ધ્રુક્તમ સમુ કચનવોત્પકલ વત્પલકર્ણપુરમ લોલાલીભિઃ સ્ફુરિત બાલ તલ પ્રદીપ્ત ગોરોચન ગોરોચન આતિલક મુજ્જ્વલ ચિલ્લી ચાપમ. કલ્પવૃક્ષના ફૂલોથી જેના પર ભ્રમરો ગુંજી રહ્યા છે ભગવાનનો શૃંગાર થયો છે. તેમણે કાનોમાં નવીન કમળના કુંડળ ધારણ કરેલા છે જે કુંડળો પર ચંચળ ભ્રમર ઉડી રહ્યા છે. તેમના લલાટમાં ઝગમગતું ગોરોચન તિલક ચળકી રહ્યું છે તથા ધનુષ્યકાર ભવા બહુ સુંદર દેખાય છે. આ પૂર્ણ શારદ ગતા અંક શશાંક બિંબ કાંતાનનમ કમલપત્ર વિશાલ નેત્રમ રત્ન સ્ફુર રન્મ કર કુંડલ રશ્મિ દીપ્ત ગંડ સ્થલી મુકુર મુન્ન મુન્નત ચારુ નાશમ. ભગવાનનું મુખ શરદ પૂર્ણિમાના કલંકહીન ચંદ્રમંડળની જેમ કાંતિમાન છે. મોટા મોટા નેત્ર કમળદળ જેવા સુંદર લાગે છે. દર્પણ જેવા લાલ રત્નોના દર્પણ જેવા ગાલ રત્નોના કારણે દિદીપ્યમાન થઈ રહ્યા છે તથા ઊંચું નાક બહુ જ મનોહર લાગે છે. સિંદુર સુંદર તરાધર મિંદુ કુંદ મંદાર મંદ હસીત ધ્યુ તિડી પિતાશમ વન્ય પ્રવાલ કુસુમ પ્રચયા વલ્ક વલ્કૃપ્ત ગ્રેવેય કો જજ્જ્વલ મનોહર કંબુ કંઠમ. સિંદુર જેવા પરમ સુંદર લાલ લાલ હોઠ છે. ચંદ્રમા મોગરો અને મંદાર પુષ્પના જેવા મંદ મુસ્કાનની છટાથી સામેની દિશા પ્રકાશિત થઈ રહી છે તથા વનની કોમળ કુંપળો અને ફૂલોના સમૂહ દ્વારા બનાવેલા હારથી શંખ જેવો મનોહર કંઠ બહુ સુંદર લાગે છે. મત ભ્ર મદ ભ્રમર દુષ્ટ વિલંબના વિલંબમાન સંતાન ક પ્રસવદા અમ પરિસ્કૃતા સમ હાર અવ લીભ ગણરાજિત પીબ રો રો વ્યોર્મ સ્થલી લસિત કૌસ્તુભ ભાનુમંતમ. જેના પર મંડરાય રહેલા મદાંધ ભ્રમરોના ગુંજવાનો અવાજ તથા ઘૂંટણો સુધી લટકેલી પારિજાત પુષ્પોની માળાથી બંને ખંભા શોભી રહ્યા છે. દ્રઢ અને વિશાળ વૃક્ષસ્થલ રૂપી આકાશ હારરૂપી નક્ષત્રોથી સુશોભિત છે તથા તેમાં કૌસ્તુભ મણિરૂપી સૂર્ય જાણે પ્રકાશી રહ્યો છે. શ્રીવત્સ લક્ષણ સુલક્ષિત મુન્નતાશમ મા જાનુ પિન પરિવૃત સુજાત બાહુમ આ બંધો રોદર મુદાર ગભીર નાભિમ ભૃંગાંગ નાની કરમ જુલ્લ રોમરાજિમ. ભગવાનના વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન બહુ સુંદર દેખાય છે. તેમના ખભા ઊંચા છે. ગોળ ગોળ સુંદર ભુજાઓ ઘૂંટણો સુધી લાંબી અને ભરાવદાર છે. ઉદરનો ભાગ અતિ મનોહર છે. નાભી વિસ્તૃત અને ઊંડી છે તથા ત્રિવલ્લીની રોમ પંક્તિ ભ્રમરોની પંક્તિ જેવી શોભી રહી છે. નાના મણિ પ્રઘટિતા ગદંક કર્ણોમી ગ્રેવેયકાર સન નુપુર તુંદ બંધમ દિવ્યાંગ રાગ પરિપિંજ રીતા યષ્ટિ યષ્ટિમ આપિત વસ્ત્ર પરિવીત નિતંબ બિંબમ. વિવિધ પ્રકારના મણિઓના બનેલા ભુજબંધ એટલે કે બાજુબંધ કડા અંગૂઠીઓ હાર કંદોરો નુપુર વગેરે આભૂષણો ભગવાનના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા છે. તેમના સમસ્ત અંગ દિવ્ય અંગરાંગોથી રંગેલા છે તથા કમરનો ભાગ થોડા આછા રંગના પિતાંબરથી ઢંકાયેલો છે. ચારુ રુજાનું મનોવૃત્ત મૌન જગંધ્ય કાંતોનંત પ્રદ નિંત દિંત ક્રુર્મ કાંતિમ મણિક્ય દર્પણ લસન ખરાજીરાજ દ્રક્તામ ગુલિછંદન સુંદર પાદ પદ્મમ. બંને જાંગો અને ઘૂંટણ સુંદર છે. પિંડીઓનો ભાગ ગોળાકાર અને મનોહર છે. ચરણનો અગ્રભાગ પરમ કાંતિમાન તથા ઊંચો છે અને પોતાની શોભાથી પુષ્ઠભાગની કાંતિને ઝાંખી કરી રહ્યો છે તથા બંને ચરણકમળ માણિક્ય તથા દર્પણની જેમ સ્વચ્છ નખપંક્તિઓથી સુશોભિત લાલ લાલ આંગળીઓના કારણે બહુ સુંદર લાગે છે. મત્સ્યા અંકુશા હૃદર કેતુ યવાબ્જવર્જેહી સંલિક લક્ષિતારુણ તારુણ કરાંગ ધૃત લાભિરામમ લાવણ્ય સાર સમુદાય વિનિર મિતાંગ સૌંદર્ય નિંદિત મનોભવ દેહ કાંતિ. મત્સ્ય અંકુશ ચક્ર શંખ પતાકા જવ કમળ અને વ્રજ વગેરે ચિહ્નોથી શોભતી લાલ હથેળીઓ તથા ચરણોના તળિયાથી ભગવાન બહુ મનોહર દેખાય છે. તેમનું શ્રેંગ લાવણ્યના સાર સંગ્રહથી બન્યું હોય એવું લાગે છે તથા તેમની સુંદરતાની સામે કામદેવના શરીરની કાંતિ ઝાંખી પડી રહી છે. આશ્ય યાર વિંદ પરીપૂરી તવેણુર રંધ્ર લોલત કરાંગ ગુલી સ મીરતિ દિવ્ય રાગેહી સશ્વદભવેહી કૃત નિવિષ્ટ સમજસ્ત જંતુ સંતાન સન તી મનંત સુખાંબુરુ સુખાંબુ રાશિમ. ભગવાન પોતાના મુખારવિંદથી મોરલી વગાડી રહ્યા છે. તે સમયે મોરલીના છિદ્રો પર તેમની આંગળીઓ ફરવાથી સતત દિવ્ય સુરાવલી પ્રગટી રહી છે, જેનાથી પ્રભાવિત થઈને સમસ્ત જીવ જંતુ જ્યાં હોય ત્યાં બેસીને ભગવાન તરફ માથું ટેકવી રહ્યા છે. ભગવાન ગોવિંદ અનંત આનંદના સમુદ્ર છે. ગોભીર્મુખા મુમુજ વિલીન વિલોચનાભિ રુધોભર સ્ખલિતમ અંથરમંદ ગાભી દંતાગ્ર દષ્ટ પરિશિષ્ટ તૃણાકુરાભી કુરાભીરાલમ બીવાલ ધીલતા બિરાથ આભિવિતમ. સ્તનોના ભારથી લથડિયા ખાતી ધીમી ધીમી ગતિથી ચાલનારી ગાયો દાંતોના અગ્રભાગમાં ચાવ્યા પછી બચેલા ઘાસના તણખલા લઈને પૂંછ લટકાવતી ભગવાનના ચરણ કમળમાં આંખો પોરવીને તેમની ચારે બાજુથી ઘેરીને ઊભી છે. સંપ્રસ્નુત સ્તન વિભૂષણ પૂર્ણ નિશ્ચય લાસ્યાદ દ્રઢક્ષીર દ્રઢક્ષી દ્રઢક્ષરીત ફેનિલ દુગ્ધ મુગ્ધેહી વેણુ પ્રવર્તી તમ રે વેણુ પ્રવર્તિત મનોહર મંદ ગીત દત્તોચ કર્ણ યુગલેરપી તરણ કેશ્વ. ગાયોની સાથે નાના નાના વાછરા પણ ભગવાનને બધી બાજુથી ઘેરીને ઊભા છે અને મુરલીમાંથી મંદ સ્વરમાં જે મનોહર સંગીતની ધારા વહી રહી છે તેને તે કાન દઈને સાંભળી રહ્યા છે. તેના કારણે તેમના બંને કાન ટટ્ટાર થઈ ગયા છે. ગાયોના ટપકતા થનોના આભૂષણ રૂપી દૂધથી ભરેલા તેમના મુખ સ્થિર છે, જેમાંથી ફીણ ભર્યું દૂધ વહી રહ્યું છે. આમાં બધા વાછરા અતિ મનોહર લાગે છે. ગોપેહી સમાન ગુણશીલ વયો વિલાસ વેશ્વેશ્વ મૂર્છિત કલસ્વન વેણુ વિરણેહી મંદોચ ચિત્તાર પટ્ટુ ગાન પરવિલ્લોલ દોર્વલલરી લલિત લલિત લાસ્ય વિધાન દક્ષેહી. ભગવાન જેવા જ ગુણશીલ અવસ્થા વિલાસ તથા વેશભૂષાવાળા ગોપ પણ જે પોતાની ચંચળ ભુજાઓને સુંદર રીતે નચાવવામાં ચતુર છે, વંશી અને વીણાના મધુર ધ્વનિનો વિસ્તાર કરીને મંદ ઊંચા અને મધુર સ્વરમાં કુશળતાપૂર્વક ગાન કરતા રહીને ભગવાનને ચારે બાજુથી ઘેરીને ઊભા છે. જંઘાંત પીવર કટીર તટી નિબંધ બ્યાલોલ કિંગ કિંગ કેણિ ઘટારિણી તેટ અદ્ભિહી મુગ્ધે સ્તર ક્ષુન નખ કલ્પિત કાંત ભૂષેહી ર વ્યક્તમ વ્યક્તમ મજ્જુ વચનેહી પૃથકેહી પરિતમ. નાના નાના ગ્વાલ બાળ પણ ભગવાનની ચારે બાજુ ઘૂમી રહ્યા છે. જાંઘથી ઉપર જેમ તેમના ભરાવદાર કટીભાગમાં કંદોરો પહેરેલો છે તેથી ઘંટડીઓનો મધુર ઝણકાર સંભળાય છે. તે ભલા ભોળા બાળકોએ વાઘ નખના સુંદર આભૂષણો પહેરેલા છે. તેમની મીઠી મીઠી તોતડી બોલી સ્પષ્ટ સમજાતી નથી. ભગવાન પ્રત્યે દૃઢ અનુરાગ રાખનારી સુંદરી ગોપીઓ પણ તેમને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી નિહાળતી રહીને બધી બાજુથી ઘેરીને ઊભી છે. ગોપી ગોપ અને પશુઓના ઘેરાની બહાર ભગવાનની સામે બ્રહ્મા શિવ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓનો સમૂહ ઊભો રહીને સ્તુતિ કરી રહ્યો છે. तद्वद दक्षिणतो मुनि निकरम दृढ़ धर्मा वांछया समामन्नारा समामनाय परम योगिंद्र योगिंद्रा नथ पुष्टे मोक्षमा अणान समाधिना तू सनकाधान। ये जो प्रमाण उपरुक्त घेरा थी बाहर भगवान ना दक्षिण भाग में सुदृढ़ धर्म ने अभिलाषा थी वेदाभ्यास परायण मुनियों नो समुदाय उपस्थित छे तथा पुष्ट भाग तरफ समाधि द्वारा मुक्ति ने इच्छा राखनारा सनकादि योगेश्वर उभा छे। सव्ये सकांतना सकांतांथय यक्ष सिद्धान गंधर्व विद्याधर चारणस्व सकिन्नरान अप्सरस्व मुख्याः कामार्थिनी नर्तन गीत वाद्येहि। वाम भाग में भगवान ने स्त्रियों सहित यक्ष सिद्ध गंधर्व विद्याधर चारण ने किन्नर उभा छे। भगवत प्रेम ने इच्छा धरावती मुख्य मुख्य अप्सराओ पण मौजूद छे। आ बधा लोको नाचवा गावा तथा वाजिंत्रो द्वारा भगवान ने सेवा करी रह्या छे। शंखेन्द्र दुदुम कंद धवलम सकलांग मग्नम सोदाम नित तीपिश गजटा कलापम तत्पाद पंकज जगता ममलाम च भक्तिम वांछन्त मुंजी जत ततरा अन्य समस्त संगम नाना विधि श्रुति गणान्वित सप्तराग गा मंत्रगी गा मत्रयी गत मनोहरम मूर्छिनाभिहि संप्रण यंत मुदिताभिरपि प्रभक्तया संचितयेन अभशीया माम द्रुहिणम द्रुहिण प्रसूतम। त्यार पछी आकाश में स्थित ब्रह्मपुत्र देवर्षि नारद नु चिंतन करवू जोईए। नारदजी ना शरीर नो वर्ण शंख चंद्रमा ने मोगरा जेवो गोरो छे। तेवो संपूर्ण शास्त्रों ना ज्ञाता छे। जेमनी जटाओ वीजळी ना लिसोटा जेवी पीळी ने चळकती छे। तेवो भगवान ना निर्मल चरण कमलों नी निर्मल भक्ति ना आशिक छे तथा बीजी बधी आसक्तिओ ना संपूर्ण परित्याग करी चुक्या छे। अने संगीत संबंधी विविध प्रकार नी श्रुतियों थी युक्त सात स्वरो अने त्रिविध ग्रामोना स्वर सप्तकनी मनोहर शैलीनी प्रगट करीने अत्यंत भक्ति साथे भगवान ने प्रसन्न करी रह्या छे। इति ध्यायत्वा आत्मानं पटु विशद धीर नर्द तनयम नरो बोर्धे वार्ग प्रभूति बिरंधि नंदो प्रहुति भी यजोद भूयो भक्तया स्वपुषी बहिर्श्रेष्ठस्व विभवेव रीति प्रोक्तम सर्वम यदभील शीतम भूषूर वराहा। आ ध्यान संबंधी श्लोक अध्याय 99 माथी लेवामां आव्या छे। आ प्रमाणे प्रखर अने निर्मल बुद्धि वालो पुरुष पोताना आत्म स्वरूप भगवान नंद नंदन नु ध्यान करीने मानसिक अर्ध्य वगैरे उत्तम उपहारों थी पोताना शरीर नी अंदर ज भक्तिपूर्वक तेमनु पूजन करे तथा बाह्य उपचारों थी पण तेमनी आराधना करे। ब्राह्मण तमारा लोकोनी जेवी अभिलाषा हती ते प्रमाणे भगवाननु आ संपूर्ण ध्यान में कही दीधुं। सूतजी कहे छे महर्षियों जे आ कथा ने सांभळे छे ते भगवान जेवो थई जाय छे। विप्रो आ गुह्याते गुह्य प्रसंग कल्याणमय ज्ञान प्रदान करनारो छे। जे आ प्रसंग ने वाँचे अथवा सांभळे छे ते परम पद ने प्राप्त थाय छे। पातालखंड समाप्त। अध्याय 50મો સમાપ્ત। અધ્યાય પાતાલખંડના સંસ્કૃત પ્રમાણે 99 જેવા છે સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।